શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 68મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એક સમયે મહામુનિ નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રીહરિની સમીપે આવ્યા ને બે હાથ જોડી નમસ્કાર કરી વિનયપૂર્વક પૂછવા લાગ્યા, હે ભગવાન, જ્ઞાન વિના મુક્તિ ન થાય આવા પ્રકારની શ્રુતિ છે, તો હે પ્રભુ, એ જ્ઞાન કેવું છે તે કૃપા કરીને મને યથાર્થ જણાવો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, આ પ્રમાણે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો તેથી સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિ સબીજ સાંખ્યશાસ્ત્રે નિર્ણય કરેલા જ્ઞાનનું સ્વરૂપ નિત્યાનંદ સ્વામીને સમજાવવા લાગ્યા. ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે, હે મુનિવર્ય, જે જ્ઞાનથી મનુષ્યોની મુક્તિ થાય છે તે જ્ઞાનનું સ્વરૂપ હું તમને બ્રહ્માંડની ઉત્પત્તિના વર્ણન દ્વારા યથાર્થ સમજાવું છું, તેનું તમે શ્રવણ કરો. પૂર્વે આત્યંતિક પ્રલયમાં પોતાના અક્ષરધામને વિશે સ્વયં શ્રી વાસુદેવ ભગવાન પાર્ષદોએ સેવાયેલા થકા એકલા જ વિરાજમાન હતા. તે સમયે સૂર્યના પ્રકાશમાં રાત્રિ જેમ લીન રહે તેમ ભગવાનના પ્રકાશમાં સર્વે પાર્ષદો, મુક્તો, અક્ષર પુરુષ, મૂળ પુરુષ, મૂળ માયા અર્થાત પ્રધાન માયા અને પ્રધાન પુરુષોના સમૂહની સાથે મહાપુરુષ અને મહામાયા પણ ભગવાનના તેજમાં લીન હતા. એ દિવ્ય મૂર્તિ જે વાસુદેવ છે તેને જ વેદ, પુરાણો તથા મહાભારતાદિક શાસ્ત્રોને વિશે શ્રી કૃષ્ણ, પુરુષોત્તમ, પરમાત્મા, પરબ્રહ્મ, વિષ્ણુ, નારાયણ એવે નામે પણ કહેલા છે તથા જ્યોતિ સ્વરૂપ, અક્ષરાતીત, હરિ, પરમ પુરુષ એવે નામે પણ કહેલા છે. એ અક્ષરધામાધિપતિ સ્વયં શ્રી વાસુદેવ ભગવાનને જ્યારે બ્રહ્માંડ સર્જવાની ઈચ્છા થઈ ત્યારે એ ભગવાને યોગ નિદ્રાનો સ્વીકાર કરી પોતાના તેજમાં લીન થઈ રહેલા મહાકાળ નામના મહાપુરુષને પોતાની દ્રષ્ટિથી પ્રેરણા કરીને જાગૃત કર્યો. હે મુનિવર્ય, એ મહાકાળને જીવ, અક્ષર પુરુષ, બ્રહ્મ અને નર એવા ઘણા નામે વેદો કહે છે. આ મહાકાળ અનંતકોટી બ્રહ્માંડની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ છે એમ પણ વેદ કહે છે. ત્યાર પછી શ્રી વાસુદેવ ભગવાને બ્રહ્માંડો સર્જવાની ઈચ્છાથી પોતાના શરીરભૂત એવા એ મહાપુરુષ દ્વારા અક્ષરના પ્રકાશમાં લીન એવી મહામાયાને જાગૃત કરી. ત્યાર પછી મહાકાળ એવો જે મહાપુરુષ તેણે શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી જાગૃત થયેલી માયાની સાથે બહુ કાળ પર્યંત રમણ કર્યું ને તે મહાપુરુષે પોતાની પત્ની રૂપ એવી એ મહામાયાને વિશે દ્રષ્ટિથી ગર્ભ ધર્યો અને તે મહામાયાએ પણ એ ગર્ભને બહુ કાળ પર્યંત ધારણ કરી રાખ્યો. પછી એ મહામાયા થકી અનંત કોટી પ્રધાન પુરુષોના જોડલા પ્રગટ થયા. વળી પાછી શ્રી વાસુદેવ ભગવાનની ઈચ્છાથી પરસ્પર જોડાયેલા તે અનંત પ્રધાન માયા અને પ્રધાન પુરુષના જોડકાથી અનંત કોટી બ્રહ્માંડો ઉત્પન્ન થયા. અહીં પ્રધાન માયા અને પ્રધાન પુરુષના જોડલા અનંત છે તેથી બ્રહ્માંડો પણ અનંત ઉત્પન્ન થયા છે. એક જોડલા થકી એક બ્રહ્માંડ એમ અનંત કોટી બ્રહ્માંડોનું સર્જન થયું. હે મુનિ, મહામાયાની સાથે રમણ કરતા મહાકાળરૂપ મહાપુરુષના શરીરમાંથી પરસેવાનું જે જળ ઉત્પન્ન થયું તેને નાર એવા નામથી કહેવાય છે. તે અનંત કોટી બ્રહ્માંડોના આધારભૂત છે એમ મહામુનિઓ જાણે છે. એ નાર નામનું ગર્ભોદક જળ પ્રકાશરૂપ અને આનંદરૂપ છે, જેમના એક બિંદુ માત્રથી અનંત કોટી બ્રહ્માંડવાસી જીવો મહાસુખિયા થાય છે. અર્થાત જીવસંજ્ઞાવાચી મનુષ્યો, ઇન્દ્રાદિ દેવતાઓ, બ્રહ્મા, શિવ, વૈરાટ આદિ ઈશ્વરો છે તે મહાસુખિયા થાય છે. હે મુનિ, આપો નારા એ શ્રુતિના કહેવા અનુસાર નર નામના મહાપુરુષે પોતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા નાર નામના જળને વિશે યોગ નિદ્રાનો સ્વીકાર કરીને શયન કર્યું, તેથી નારા અયનમ યશ્ય સહ એ સમાસથી તેમનું નારાયણ એવું નામ થયું. આ મહાપુરુષને ભગવદનિષ્ઠ જ્ઞાની પુરુષોએ કૂટસ્થ અર્થાત નિર્વિકારી અક્ષરાત્મા, અક્ષર બ્રહ્મ સ્વરૂપ, અવ્યક્ત અર્થાત પ્રાકૃત ઇન્દ્રિયોથી ન ગ્રહણ કરી શકાય તેવા પ્રકૃતિથી પર અર્થાત પોતે જેનો સ્વીકાર કર્યો એ મૂળ માયાથી પર તથા અપ્રમેય અર્થાત પોતાનાથી નીચેના સર્વે જેના ઐશ્વર્યનો કોઈ અંત લઈ શકતા નથી એવા કહેલા છે. એ અવસરે દિવ્ય મૂર્તિ એવી મહામાયા પોતાના જ અંગમાંથી ઉત્પન્ન થયેલા ગર્ભોદકના જળમાં શયન કરી રહેલા પોતાના પતિ એવા સમર્થ મહાપુરુષને રાજી કરવા જાણે પોતાનો ત્યાગ ન કરી દે એવા ભય સાથે અખંડ તેમની અનુવૃત્તિમાં રહીને ચરણચંપી કરે છે. હે મુનિ, સ્વયં શ્રી વાસુદેવ ભગવાન એ મહાપુરુષ મહામાયા આદિ સર્વેને વિશે પોતાની અસાધારણ સત્ય, જ્ઞાન, ક્રિયા, ઈચ્છાશક્તિ આદિથી અન્વયપણે રહેલા છે અને સ્વતઃ સ્વરૂપથી પોતાના અક્ષરધામમાં વ્યતિરેકપણે રહેલા છે. હે મુનિવર્ય, આ પ્રમાણે શ્રી વાસુદેવ ભગવાનના સંકલ્પથી અનંતકોટી બ્રહ્માંડોની ઉત્પત્તિ થાય છે. તે સર્વેની મધ્યે એક બ્રહ્માંડની ઉત્પત્તિનો ક્રમ હું તમને કહું છું એ પ્રમાણે બધા બ્રહ્માંડોની ઉત્પત્તિનું અનુમાન કરી લેવું. હે મુનિવર્ય, મૂળ પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલી પ્રધાન નામની પ્રકૃતિના અધિષ્ઠાતા ને અક્ષર બ્રહ્મ નામના મહાપુરુષ થકી પ્રગટ થયેલા જે પુરુષ છે તે આદિ અને અંતથી રહિત છે, દિવ્ય મૂર્તિ છે અને પોતાના થકી ઉત્પન્ન થયેલા 24 તત્વો અને તેના ઈશ્વરોના પણ તે ઈશ્વર છે. અર્થાત 24 તત્વો થકી ઉત્પન્ન થયેલા વૈરાટ પુરુષના પણ તે સ્વામી છે એમ વેદ કહે છે. એ પ્રધાન પ્રકૃતિના અધિષ્ઠાતા પુરુષ પોતાનાથી ઉત્પન્ન એવા અવ્યાકૃત સૂત્રાત્મા અને વિરાટ નામના દેહોમાં અભિમાની આત્મારૂપે રહેલા ઈશ્વર, હિરણ્યગર્ભ તથા વૈશ્વાનર નામના પુરુષને વિશે પણ અન્વય સ્વરૂપે અને વ્યતિરેક સ્વરૂપે રહેલા છે. અર્થાત તે ત્રણ શરીરવાળા પુરુષના ઐશ્વર્યને પ્રકાશ કરવા તેમનામાં અન્વય સ્વરૂપે રહેલા છે અને પોતાના લોકમાં વ્યતિરેક સ્વરૂપે રહેલા છે. હે મુનિ, આવા એ પ્રધાનના પતિ પુરુષ સગુણ બ્રહ્મના સ્વરૂપે સ્થાવર જંગમાત્મક આ વિશ્વને સર્જવાની ઈચ્છા કરી સ્વયં વાસુદેવ ભગવાનની ઈચ્છાથી પ્રથમ કાળશક્તિ, કર્મશક્તિ અને સ્વભાવશક્તિનો પોતે સાધનરૂપે સ્વીકાર કરે છે. આ ત્રણ શક્તિથી યુક્ત થઈને તથા પોતાના પિતા મહાપુરુષની દ્રષ્ટિ પામીને તે પ્રધાનના અધિષ્ઠાતા પુરુષ પોતાની પત્નીરૂપ પ્રધાન પ્રકૃતિને વિશે દ્રષ્ટિરૂપ વીર્યને ધારણ કરે છે. પછી પોતે સ્વીકારેલી કાળશક્તિથી પોતાની પત્ની એવી ત્રણ ગુણવાળી પ્રધાનરૂપ પ્રકૃતિમાં સત્વ, રજ અને તમ આ ત્રણ ગુણોનો પ્રથમ ક્ષોભ થાય છે. પછી પોતે પુરુષે સ્વીકારેલી સ્વભાવ શક્તિથી તે ત્રણ ગુણોમાં પરિવર્તન સર્જાય છે. ત્યાર પછી કર્મશક્તિ દ્વારા મહતત્વને પ્રગટ થવાની ક્રિયા થાય છે. આ રીતે પ્રધાનના જોડલા થકી પ્રથમ મહતત્વ ઉત્પન્ન થાય છે. હે મુનિ, આ મહતત્વ છે તેને કાર્ય અવસ્થાની પ્રાપ્તિ થઈ ન હોવાથી શુદ્ધ સ્વરૂપ છે. સત્વ, રજ અને તમ એ ત્રણ ગુણાત્મક છે જેમાં હાથ, પગ આદિક અંગ સ્વરૂપે પરિણામ દશા પ્રાપ્ત થઈ નથી એવું હોવાથી તેને વૈરાજ પુરુષનું પ્રથમ શરીર અવ્યાકૃત એવા નામથી કહેવાય છે. અર્થાત મહતત્વ પ્રારંભિક દશામાં વૈરાટ પુરુષના અવ્યાકૃત શરીર રૂપે થાય છે. એ શરીરના અભિમાની જે પુરુષ છે તેને ઈશ્વર એવા નામથી કહેલા છે. શ્રીમદ ભાગવતના દ્વિતીય અને તૃતીય સ્કંધમાં એ અવ્યાકૃત શરીરાભિમાની ઈશ્વર વિશે વિસ્તારપૂર્વક વાર્તા લખી છે. હે મુનિ, આ રીતે સૃષ્ટિ સમયે પ્રબોધ પામેલી શુદ્ધ સત્વાદી ત્રણ ગુણોવાળી પ્રધાન નામની પ્રકૃતિ સત્વગુણ દ્વારા શુદ્ધ સત્વગુણ પ્રધાન મહતત્વને જન્માવે છે, જે મહતત્વને પ્રકાશરૂપ, શાંત સ્વરૂપ, કૂટસ્થ અર્થાત વિકારરહિત અને જગતના અંકુર રૂપ કહેલું છે, તથા જે મહતત્વને જ્ઞાનશક્તિથી અને ક્રિયાશક્તિથી ચિત્ત સ્વરૂપ અને સૂત્ર સ્વરૂપ કહ્યું છે, તેમાં ચિત્તનું લક્ષણ એ છે કે ભગવાન વાસુદેવની સાક્ષાત ઉપલબ્ધિના સ્થાનરૂપ, શાંતરૂપ, સત્વગુણાત્મક, સ્વચ્છ અને અવિકારી છે, આ ચિત્તનું લક્ષણ છે. સૂત્રનું લક્ષણ એ છે કે તે સર્વ પ્રાણીઓમાં ચેષ્ટા કરતો પ્રાણની પાછળ બીજા સર્વે પ્રાણો ચેતનવંતા થાય છે, એટલે કે ઇન્દ્રિયો પ્રાણવાળી થાય છે. જેને મહાપ્રાણ પણ કહે છે તે મહાપ્રાણને અહીં સૂત્ર એવા નામથી કહેલું છે. આ સૂત્રનું લક્ષણ છે. હે મુનિ, પછી માયા, કાળ, કર્મ અને સ્વભાવથી વિકાર પામેલા મહતત્વ થકી રુદ્રદેવની સાથે અહંકાર ઉત્પન્ન થાય છે. એ અહંકારનું લક્ષણ એ છે કે જ્ઞાનશક્તિ, ક્રિયાશક્તિ અને દ્રવ્યશક્તિવાળો તે અહંકાર ક્રમશઃ સાત્વિક, રાજસ અને તામસ આ ત્રણ પ્રકારનો કહેલો છે. હવે ચિત્તરૂપ એવા મહતત્વની સાથે જોડાયેલા આ ત્રણ પ્રકારના અહંકારને તે પૂર્વોક્ત ઈશ્વર નામના દેવતાનું બીજું શરીર સૂત્રાત્મા કહેલું છે. અવ્યાકૃત શરીરના અભિમાની ઈશ્વર નામના દેવતા છે તે આ બીજા સૂત્રાત્મક શરીરના સંબંધને પામે છે ત્યારે તેને હિરણ્યગર્ભ નામે કહેવાય છે. વૈરાજ પુરુષના આ બીજા સૂત્રાત્મક શરીરને વિશે તે સમયે સર્વે જીવોના સૂક્ષ્મ અને કારણ શરીરો વિલીન દશામાં રહેલા હોય છે. તેવી જ રીતે આકાશ, વાયુ, અગ્નિ, જળ અને પૃથ્વી પણ તે સૂત્રાત્મક શરીરમાં લીન દશામાં રહેલા હોય છે. તે જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ પંચભૂતોની પાંચ તન્માત્રાઓ પણ તે સૂત્રાત્મક શરીરને વિશે વિલીન દશામાં રહેલા હોય છે. હે મુનિ, જ્યારે ભગવાનની કાળશક્તિથી એ સૂત્રાત્મક શરીરનો ક્ષોભ થાય છે ત્યારે હિરણ્યગર્ભના એ સૂત્રાત્મક શરીરમાં રહેલા જીવો પોતાના અનાદિના સંચિત કર્મોની પરિપક્વ દશા પ્રાપ્ત કરીને હવે ફળ ભોગવવાનો સમય પ્રાપ્ત થયેલો હોય એમ પોતાના કર્મોને અનુસારે તે હિરણ્યગર્ભના શરીરને વિશે પ્રગટ થવા માટે અંકુરિત થઈને રહે છે. પછી વૈરાટનો દેહ પ્રગટ થાય છે તે કહું છું. હે મુનિવર્ય, જેવી રીતે અવ્યાકૃત શરીરના અભિમાની ઈશ્વર નામના દેવતા સૂત્રાત્મક શરીરનો સંબંધ પામવા પછી હિરણ્યગર્ભ નામને પામ્યા, તેવી જ રીતે આ સૂત્રાત્મ શરીરાભિમાની હિરણ્યગર્ભ વિરાટ દેહનો સંબંધ પામ્યા પછી વૈશ્વાનર એવા નામે કહેવાય છે. આવી રીતે અવ્યાકૃત સૂત્રાત્મા અને વિરાટ આ ત્રણ દેહના સંબંધે ઈશ્વર, હિરણ્યગર્ભ અને વૈશ્વાનર આવા ત્રણ નામે રહેલા તે પુરુષના સ્વરૂપમાં ભેદ સમજવો નહીં, કારણ કે આ ત્રણેય શરીરના અભિમાની પુરુષ એક જ છે, તેમાં કોઈ ભેદ નથી. હે મુનિવર્ય, જે રીતે ત્રિગુણાત્મક અહંકાર થકી આ બ્રહ્માંડાભિમાની વૈરાટ પુરુષની ઉત્પત્તિ થઈ તે રીતને એક એક તત્વના લક્ષણો કહેવા પૂર્વક તમારા જાણ માટે વિસ્તારથી કહું છું. તે અહંકાર થકી 24 તત્વો કેવી રીતે ઉત્પન્ન થયા અને જેમાંથી વૈરાટનું શરીર ઉત્પન્ન થયું તે તમને સમજાય તે રીતે કહું છું. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં નિત્યાનંદ સ્વામીના પ્રશ્નથી આપવા માંડેલા જ્ઞાનોપદેશમાં ભગવાન શ્રીહરિએ પુરુષની ઉત્પત્તિનું નિરૂપણ કર્યું. એ નામે 68મો અધ્યાય પૂર્ણ થયો.